ओम श्री परमात्मने नमः, श्री गणेशाय नमः, ओम नमो भगवते वासुदेवाय। श्री नारद महापुराण पूर्व भाग, भाग पहलो। सिद्धाश्रम में शौनकादि महर्षियों ने सुतजी ने प्रश्न तथा सुतजी द्वारा नारद पुराणनो महिमा अने विष्णु भक्तिना महिमानु वर्णन। ओम वेद व्यासाय, ओम वेद व्यासाय नमः। नारायणं नमस्कृत्य नरम चैव नरोत्तमं देवीं सरस्वतीं चैव ततो जयम उदीरयेत्। भगवान नारायण नरश्रेष्ठ नर तथा सरस्वती देवी ने नमस्कार करीने भगवदी उत्कर्षनु प्रतिपादन करनारा इतिहास पुराणनो पाठ करो। वंदे वृंदावनवासीन मंदिरान नंद मंदिरम उपेन्द्रम सांद्रकारुण्यम परानंदम परात्परम। अर्थात जे लक्ष्मीना आनंद निकेतन भगवान विष्णुना अवतार स्वरूप छे ते स्नेहपूर्ण करुणानिधि परात्पर परमानंद स्वरूप पुरुषोत्तम वृंदावनवासी श्री कृष्ण ने हूँ प्रणाम करू छू। ब्रह्मा ब्रह्म विष्णु महेशाख्यम यश्याम सा लोक साधका तम आदिदेव चिद्रूपम विशुद्धम परमं भजे। ब्रह्मा विष्णु तथा शिव जेना स्वरूप छे तथा लोकपालो जेना अंश छे ते विशुद्ध ज्ञान स्वरूप आदिदेव परमात्मा नी हूँ आराधना करूँ छू। नेमिषारण्य नामक विशाल वन में महात्मा शौनक वगैरह ब्रह्मवादी मुनि मुक्ति की इच्छा थी तपस्या में संलग्न था। तेमणे इंद्रियों ने वश में करी लीधी थी। તેમનું ભોજન નિયમિત હતું। તેઓ સાચા સંત હતા અને સત્ય સ્વરૂપ પરમાત્માની પ્રાપ્તિ માટે પુરુષાર્થ કરતા હતા। આદિપુરુષ સનાતન ભગવાન વિષ્ણુનું તેઓ બહુ ભક્તિપૂર્વક યજન પૂજન કરતા રહેતા હતા। તેમનામાં ઈર્ષાનું નામ ન હતું। તેઓ સંપૂર્ણ ધર્મના જ્ઞાતા અને સમસ્ત લોકો પર અનુગ્રહ કરનારા હતા। મમતા અને અહંકારનો તેમને સ્પર્શ પણ થયો ન હતો। તેમનું ચિત્ત નિરંતર પરમાત્માના ચિંતનમાં તત્પર રહેતું હતું। તેઓ સમસ્ત કામનાઓનો ત્યાગ કરીને સર્વથા નિષ્પાપ થઈ ગયા હતા। તેમનામાં સમ દમ વગેરે સદગુણોનો સહજ વિકાસ હતો। કાળા મૃગચર્મની ચાદર ઓઢીને મસ્તક પર જટા વધારીને તથા નિરંતર બ્રહ્મચર્યનું પાલન કરતા રહીને તે મહર્ષિઓ સદા પરબ્રહ્મ પરમાત્માના જપ અને કીર્તન કરતા હતા। સૂર્ય જેવા પ્રતાપી ધર્મશાસ્ત્રોના યથાર્થ તત્વોને જાણનારા તે મહાત્માઓ નેમિષારણ્યમાં તપ કરતા હતા। તેમનામાંથી થોડા લોકો યજ્ઞો દ્વારા યજ્ઞપતિ ભગવાન વિષ્ણુનું યજન કરતા હતા। થોડા લોકો જ્ઞાન યોગના સાધનો દ્વારા જ્ઞાન સ્વરૂપ શ્રીહરિની ઉપાસના કરતા હતા અને થોડા લોકો ભક્તિ પથ પર ચાલીને પરાભક્તિ દ્વારા ભગવાન નારાયણની પૂજા કરતા હતા। એક સમયે ધર્મ અર્થ કામ અને મોક્ષનો ઉપાય જાણવાની ઈચ્છાથી તે શ્રેષ્ઠ મહાત્માઓએ એક બહુ મોટી સભા કરી। તે સભામાં 26,000 ઉર્ધ્વ રહેતા એટલે કે નિષ્ઠિક બ્રહ્મચર્યનું પાલન કરનારા મુનિઓ સામેલ થયા હતા। તેમના શિષ્ય પ્રશિષ્યોની સંખ્યા તો ગણી શકાય તેવી ન હતી। પવિત્ર અંતઃકરણવાળા તે મહા તેજસ્વી મહર્ષિ લોકો પર અનુગ્રહ કરવા માટે જ એકત્રિત થયા હતા। તેમનામાં રાગ અને માત્સર્યનો સર્વથા અભાવ હતો। તેઓ સોનકજીને પૂછવા ઈચ્છતા હતા કે આ પૃથ્વી પર ક્યાં ક્યાં પુણ્યક્ષેત્ર અને પવિત્ર તીર્થ છે, ત્રિવિધ તાપથી સંતપ્ત મનુષ્યોને મુક્તિ કઈ રીતે પ્રાપ્ત થઈ શકે, લોકોને ભગવાન વિષ્ણુની અવિચળ ભક્તિ કઈ રીતે પ્રાપ્ત થાય તથા સાત્વિક રાજસ અને તામસ આ ત્રણ પ્રકારના કર્મોનું ફળ કઈ રીતે પ્રાપ્ત થાય છે। પોતાને પ્રશ્ન પૂછવા માટે તત્પર થયેલા તે મુનિઓને જોઈને ઉત્તમ બુદ્ધિવાળા શૌનકજી વિનયથી ઝૂકી ગયા અને હાથ જોડીને બોલ્યા। શૌનકજીએ કહ્યું, હે મહર્ષિઓ, પવિત્ર સિદ્ધાશ્રમ તીર્થમાં પુરાણીઓમાં શ્રેષ્ઠ સુતજી રહે છે। તેઓ ત્યાં અનેક પ્રકારના યજ્ઞો દ્વારા વિશ્વરૂપ ભગવાન વિષ્ણુનું યજન કર્યા કરે છે। મહામુનિ સુતજી વ્યાસજીના શિષ્ય છે। તેમને આ બધા વિષયનું સારી રીતે જ્ઞાન છે। તેમનું નામ રોમહર્ષણ છે। તેઓ બહુ જ શાંત સ્વભાવના છે અને પુરાણ સંહિતાના વક્તા છે। ભગવાન મધુસૂદન પ્રત્યેક યુગમાં ધર્મનો હ્રાસ એટલે કે નાશ જોઈને વેદવ્યાસ રૂપે પ્રગટ થાય છે અને એક જ વેદના અનેક વિભાગ કરે છે. હે વિપ્રો, મેં બધા શાસ્ત્રો દ્વારા એવું સાંભળ્યું છે કે વેદવ્યાસ મુનિ સાક્ષાત ભગવાન નારાયણ જ છે. તે જ ભગવાન વ્યાસે સુતજીને પુરાણોનો ઉપદેશ આપ્યો હતો. પરમ બુદ્ધિમાન વેદવ્યાસજી દ્વારા સારી રીતે ઉપદેશ પ્રાપ્ત કરીને સુતજી હવે ધર્મના જ્ઞાતા થઈ ગયા છે. સંસારમાં તેમનાથી વધીને પુરાણોનો જ્ઞાતા બીજો કોઈ નથી. કેમ કે આ લોકમાં સુતજી જ પુરાણોના તાત્વિક અર્થને જાણનારા સર્વજ્ઞ અને બુદ્ધિમાન છે. તેમનો સ્વભાવ શાંત છે. તેઓ મોક્ષ ધર્મના જ્ઞાતા તો છે જ, કર્મ અને ભક્તિના વિવિધ સાધનોને પણ જાણે છે. હે મુનીશ્વર, વેદ વેદાંગ અને શાસ્ત્રોનું જે સારભૂત તત્વ છે તે બધું મુનિવર વ્યાસે જગતના હિત માટે પુરાણામાં કહી દીધું છે અને જ્ઞાનસાગર સુતજી તે બધાના યથાર્થ તત્વોને જાણવામાં કુશળ છે. તેથી આપણે તેમને જ બધી વાત પૂછીએ. આ પ્રમાણે સોનકજીએ પોતાનો અભિપ્રાય મુનિઓને કહ્યો ત્યારે બધા મહર્ષિ વિદ્વાનોમાં શ્રેષ્ઠ સોનકજીને આલિંગન કરીને બહુ પ્રસન્ન થયા અને તેમને સાધુવાદ આપવા લાગ્યા. ત્યારબાદ બધા મુનિઓ વનમાં આવેલા પવિત્ર સિદ્ધાશ્રમ તીર્થમાં ગયા અને ત્યાં તેમણે જોયું કે સુતજી અગ્નિષ્ટમ યજ્ઞ દ્વારા અનંત અપરાજિત ભગવાન નારાયણનું યજન કરી રહ્યા છે. સુતજીએ તે પ્રસિદ્ધ તેજસ્વી મહાત્માઓનો યથોચિત સ્વાગત સત્કાર કર્યો. ત્યાર પછી તેમને નિમિષારણ્ય નિવાસી મુનિઓને આ પ્રમાણે પૂછ્યું. ઋષિ બોલ્યા, ઉત્તમ વ્રતનું પાલન કરનારા સુતજી, અમે તમારે ત્યાં અતિથિ રૂપે આવ્યા છીએ, તેથી તમારો આતિથ્ય સત્કાર મેળવવાના અધિકારી છીએ. તમે જ્ઞાનદાન રૂપી પૂજન સામગ્રી દ્વારા અમારું પૂજન કરો. હે મુને, દેવતાઓ ચંદ્રમાના કિરણોમાંથી નીકળેલું અમૃત પીને જીવન ધારણ કરે છે, પરંતુ આ પૃથ્વીના દેવતા બ્રાહ્મણ તમારા મુખેથી નીકળેલા જ્ઞાનરૂપ અમૃતનું પાન કરીને તૃપ્ત થાય છે. હે તાત, અમે જાણવા ચાહીએ છીએ કે આ સંપૂર્ણ જગત શેમાંથી ઉત્પન્ન થયું છે, આનો આધાર અને સ્વરૂપ કેવું છે, આ શેમાં સ્થિત છે અને આનો લય શેમાં થશે. ભગવાન વિષ્ણુ કયા સાધનથી પ્રસન્ન થાય છે, મનુષ્ય દ્વારા તેમની પૂજા કઈ રીતે કરવામાં આવે છે, ભિન્ન ભિન્ન વર્ણો અને આશ્રમોનો આચાર શું છે, અતિથિનું પૂજન કઈ રીતે કરવામાં આવે છે જેનાથી બધા કર્મ પણ સફળ થઈ જાય છે, તે મોક્ષનો ઉપાય મનુષ્યને કઈ રીતે સુલભ થઈ શકે છે, પુરુષોને ભક્તિ દ્વારા કયું ફળ પ્રાપ્ત થાય છે અને ભક્તિનું સ્વરૂપ શું છે. હે મુનિશ્રેષ્ઠ સુતજી, આ બધી વાતો તમે અમને એ રીતે સમજાવીને કહો કે જેથી એ સંદર્ભમાં કોઈ સંદેહ ન રહી જાય. તમારા અમૃત જેવા વચન સાંભળવા માટે કોના મનમાં શ્રદ્ધા નહીં હોય. સુતજીએ કહ્યું, હે મહર્ષિઓ, તમે બધા સાંભળો, તમારા માટે જે અભિષ્ટ છે તે હું જણાવું છું. સનકાદિ મુનિશ્વરોએ નારદજીને જેનું વર્ણન કર્યું હતું તે નારદ પુરાણ તમે સાંભળો. આ પુરાણ વેદાર્થથી પરિપૂર્ણ છે. આમાં વેદના સિદ્ધાંતોનું જ પ્રતિપાદન કરવામાં આવ્યું છે. આ સમસ્ત પાપોની શાંતિ અને દુષ્ટ ગ્રહોના પ્રભાવને દૂર કરનારું, ધર્મ સંમત તથા ભોગ અને મોક્ષ આપનારું છે, દુઃસ્વપ્નોનું નાશક છે. આમાં ભગવાન નારાયણની પવિત્ર કથાનું વર્ણન છે. આ નારદ પુરાણ સર્વ પ્રકારના કલ્યાણની પ્રાપ્તિ કરાવનારું છે. ધર્મ અર્થ કામ અને મોક્ષનું પણ કારણ છે. આના દ્વારા દુર્લભ ફળની પણ પ્રાપ્તિ થાય છે. આ અપૂર્વ પુણ્ય ફળ આપનારું છે. તમે બધા એકાગ્ર ચિત્તે આ મહાપુરાણ સાંભળો. મહાપાતકો તથા ઉપપાતકોથી યુક્ત મનુષ્ય પણ મહર્ષિ વ્યાસ દ્વારા કથિત આ દિવ્ય પુરાણનું શ્રવણ કરીને શુદ્ધિને પ્રાપ્ત થાય છે. આ પુરાણના એક અધ્યાયનો પાઠ કરવાથી અશ્વમેઘ યજ્ઞનો અને બે અધ્યાયના પાઠથી રાજસૂય યજ્ઞનું ફળ મળે છે. હે બ્રાહ્મણો, જેઠ મહિનાની પૂર્ણિમાના દિવસે મૂળ નક્ષત્રનો યોગ હોય ત્યારે મનુષ્ય ઇન્દ્રિય સંયમપૂર્વક મથુરાપુરીની યમુનાના જળમાં સ્નાન કરીને નિરાહાર રહીને વિધિપૂર્વક ભગવાન શ્રીકૃષ્ણનું પૂજન કરે તો તેને જે ફળની પ્રાપ્તિ થાય છે તે જ ફળ મનુષ્ય આ પુરાણના 3 અધ્યાયનો પાઠ કરીને પ્રાપ્ત કરી લે છે. આ પુરાણના 10 અધ્યાયોનું ભક્તિપૂર્વક શ્રવણ કરીને મનુષ્ય નિર્વાણ મોક્ષને પ્રાપ્ત કરી લે છે. આ પુરાણ કલ્યાણ પ્રાપ્તિના સાધનોમાં સર્વશ્રેષ્ઠ છે. પવિત્ર ગ્રંથોમાં આનું સ્થાન સર્વોત્તમ છે. આ દુઃસ્વપ્નનું નાશક અને પરમ પવિત્ર છે. હે બ્રહ્મર્ષિઓ, આ પુરાણનું યત્નપૂર્વક શ્રવણ કરવું જોઈએ. જે મનુષ્ય શ્રદ્ધાપૂર્વક આના એક કે અડધા શ્લોકનો પણ પાઠ કરે તો તે મહાપાતકોના સમૂહથી તત્કાળ મુક્ત થઈ જાય છે. સાધુ પુરુષોની સમક્ષ જ આ પુરાણનું વર્ણન કરવું જોઈએ, કેમ કે આ પુરાણ અત્યંત ગોપનીય છે. ભગવાન વિષ્ણુની સમક્ષ કોઈ પુણ્ય ક્ષેત્રમાં તથા બ્રાહ્મણ વગેરે દ્વિજાતિઓની નજીક આ પુરાણની કથા વાંચવી જોઈએ. જેમણે કામ ક્રોધાદી દોષોનો ત્યાગ કરી દીધો છે, જેમનું મન ભગવાન વિષ્ણુની ભક્તિમાં લાગેલું છે તથા જે સદાચાર પરાયણ છે, તેમને જ આ મોક્ષ સાધક પુરાણ સંભળાવવું જોઈએ. ભગવાન વિષ્ણુ સર્વદેવમય છે, તેઓ પોતાનું સ્મરણ કરનારા ભક્તોની પીડાઓનો નાશ કરી દે છે. શ્રેષ્ઠ ભક્તો પર તેમની સ્નેહધારા સદા પ્રવાહિત થતી રહે છે. હે બ્રાહ્મણો, ભગવાન વિષ્ણુ માત્ર ભક્તિથી જ સંતુષ્ટ થાય છે, બીજા કોઈ ઉપાયથી નહીં. તેમના નામનું શ્રદ્ધા વિના પણ કીર્તન અથવા શ્રવણ કરવાથી મનુષ્ય સગળા પાપોથી મુક્ત થઈને અવિનાશી વૈકુંઠ ધામને પ્રાપ્ત થઈ જાય છે. ભગવાન મધુસૂદન સંસાર રૂપી ભયંકર એવા દુર્ગમ વનને દગ્ધ કરવા માટે દાવાનળ રૂપ છે. હે મહર્ષિઓ, ભગવાન શ્રી હરિ પોતાનું સ્મરણ કરવાવાળા પુરુષોના પાપોનો તત્કાળ તત્ક્ષણ નાશ કરી દે છે. તેમના તત્વનો પ્રકાશ કરનારા ઉત્તમ પુરાણનું શ્રવણ અવશ્ય કરવું જોઈએ. સાંભળવા અથવા પાઠ કરવાથી પણ આ પુરાણ સઘળા પાપોનો નાશ કરનારું છે. હે બ્રાહ્મણો, જેની બુદ્ધિ આ પુરાણ સાંભળવામાં લાગી જાય છે તે કૃતકૃત્ય છે. તે જ સર્વશાસ્ત્રોનો મર્મજ્ઞ પંડિત છે તથા તેના દ્વારા કરવામાં આવેલા તપ તથા પુણ્યને હું સફળ માનું છું, કેમ કે તપ અને પુણ્ય વિના આ પુરાણના શ્રવણમાં પ્રેમ થતો નથી. જે સંસારનું હિત કરનારા સાધુ પુરુષ છે, તેઓ જ ઉત્તમ કથાઓ કહેવા સાંભળવામાં પ્રવૃત્ત થાય છે. પાપપરાયણ દુષ્ટ પુરુષ તો સદા બીજાઓની નિંદા અને બીજાઓ સાથે ક્લેશ કરવામાં જ વ્યસ્ત રહે છે. હે દ્વિજવરો, જે અધમ લોકો પુરાણોમાં અર્થવાદ હોવાની શંકા કરે છે, તેમના દ્વારા કરવામાં આવેલા સઘળા પુણ્ય નષ્ટ થઈ જાય છે. હે વિપ્રવરો, મોહગ્રસ્ત માનવ અન્ય અન્ય કાર્યોમાં અન્ય કામોમાં કાર્યોમાં લાગેલા રહે છે, પરંતુ શ્રવણરૂપી પુણ્ય કર્મનું અનુષ્ઠાન કરતા નથી. હે શ્રેષ્ઠ બ્રાહ્મણો, જે મનુષ્ય કોઈ પણ પ્રકારના પરિશ્રમ વિના અહીં અનંત પુણ્ય પ્રાપ્ત કરવા ચાહતો હોય, તેણે ભક્તિભાવથી પુરાણોનું અવશ્ય શ્રવણ કરવું જોઈએ. જે પુરુષનું મન પુરાણ સાંભળવામાં લાગી જાય છે, તેના પૂર્વજન્મોના સમસ્ત પાપ અવશ્ય નષ્ટ થઈ જાય છે. જે માનવ સત્સંગ, દેવપૂજા, પુરાણ કથા તથા હિતકારી ઉપદેશમાં તત્પર રહે છે, ત્યાં શરીરનો નાશ થયા પછી ભગવાન વિષ્ણુ જેવું તેજસ્વી રૂપ ધારણ કરીને તેમના પરમધામમાં ચાલ્યો જાય છે. તેથી હે વિપ્રવરો, તમે લોકો આ પરમ પવિત્ર નારદ પુરાણનું શ્રવણ કરો. આનું શ્રવણ કરવાથી મનુષ્યનું મન ભગવાન વિષ્ણુ સાથે જોડાઈ જાય છે અને તે જન્મ મૃત્યુ તથા જરા એટલે કે વૃદ્ધાવસ્થાના બંધનથી છૂટી જાય છે. આદિદેવ ભગવાન નારાયણ શ્રેષ્ઠ વર્ણન કરવા યોગ્ય વરદાતા તથા પુરાણ પુરુષ છે. તેઓ પોતાના પ્રભાવથી સંપૂર્ણ લોકમાં વ્યાપ્ત છે. તેઓ ભક્તજનોને તેમનો અભિષ્ટ પદાર્થ આપે છે. તેમનું સ્મરણ કરવાથી મનુષ્ય મોક્ષપ્રદને પ્રાપ્ત કરી લે છે. હે બ્રાહ્મણ, જેઓ બ્રહ્મા વિષ્ણુ અને શિવ વગેરે ભિન્ન ભિન્ન રૂપ ધારણ કરીને આ જગતનું સર્જન પાલન અને સંહાર કરે છે, તે આદિ દેવ પરમ પુરુષ પરમેશ્વરને પોતાના હૃદયમાં સ્થાપિત કરીને મનુષ્ય મુક્ત થઈ જાય છે. જેઓ નામ અને જાતિ વગેરે કલ્પનાઓથી રહિત છે, સર્વશ્રેષ્ઠ તત્વોથી પણ ઉત્કૃષ્ટ છે, પરાત્પર પુરુષ છે, ઉપનિષદો દ્વારા જેમના તત્વનું જ્ઞાન થાય છે તથા જેઓ પોતાના પ્રેમી ભક્તોની સમક્ષ સગુણ સાકાર રૂપે પ્રગટ થાય છે, તે જ પરમેશ્વરની સમસ્ત પુરાણો અને વેદો દ્વારા સ્તુતિ કરવામાં આવે છે. તેથી જે સંપૂર્ણ અજન્મા પરમ રહસ્ય તથા સમસ્ત પુરુષાર્થોના હેતુ છે, તે ભગવાન વિષ્ણુનું સ્મરણ કરીને મનુષ્ય બહુસાગરથી પાર થઈ જાય છે. ધર્માત્મા શ્રદ્ધાળુ મુમુક્ષુ યતિ તથા વિતરાગ પુરુષ જ આ પુરાણનું શ્રવણ કરવાના અધિકારી છે. તેમને જ આનો ઉપદેશ કરવો જોઈએ. પવિત્ર સ્થાનમાં, દેવ મંદિરના સભામંડપમાં, પુણ્ય ક્ષેત્રમાં, પુણ્ય તીર્થમાં તથા દેવતાઓ અને બ્રાહ્મણો સમક્ષ પુરાણનું પ્રવચન કરવું જોઈએ. જે મનુષ્ય પુરાણ કથાની વચ્ચે બીજા સાથે વાતચીત કરે છે તે ભયંકર નરકમાં પડે છે. જેનું ચિત્ત એકાગ્ર નથી તે સાંભળવા છતાં પણ કાંઈ સમજતો નથી, તેથી એકાગ્ર ચિત્તે ભગવત કથામૃતનું પાન કરવું જોઈએ. જેનું મન આમ તેમ ભટકતું હોય તેને કથારસનો સ્વાદ ક્યાંથી મળી શકે? સંસારમાં ચંચળ ચિત્તના લોકોને ક્યું સુખ મળે છે? તેથી દુઃખનું સાધન એવી સમસ્ત કામનાઓનો ત્યાગ કરીને એકાગ્ર ચિત્તે ભગવાન વિષ્ણુનું ચિંતન કરવું જોઈએ. જે કોઈ પણ ઉપાય દ્વારા પણ જો અવિનાશી ભગવાન નારાયણનું સ્મરણ કરવામાં આવે તો તેઓ પાપી મનુષ્ય પર પણ અવશ્ય પ્રસન્ન થઈ જાય છે. સંપૂર્ણ જગતના સ્વામી તથા સર્વત્ર વ્યાપક અવિનાશી ભગવાન વિષ્ણુમાં જેની ભક્તિ છે, જેનો જન્મ સફળ થઈ ગયો તથા મુક્તિ તેની મુઠ્ઠીમાં છે, હે વિપ્રવરો, ભગવાન વિષ્ણુની ભક્તિ કરનારા પુરુષોને ધર્મ અર્થ કામ અને મોક્ષ ચારે પુરુષાર્થ પ્રાપ્ત થાય છે. શ્રી નારદ પુરાણ ભાગ પહેલો અધ્યાય એક સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.